શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય પાંચમો યાજ્ઞવલ્ક્યો દ્વારા ભગવતી સરસ્વતીની સ્તુતિ. ભગવાન નારાયણ કહે છે, નારદ, હવે સરસ્વતી દેવીનું સ્તોત્ર સાંભળો, જે સાંભળવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થાય છે. પ્રાચીન કાળમાં યાજ્ઞવલ્ક્ય નામના એક જાણીતા મુખ્ય મુનિ હતા. તેમણે ભગવતી સરસ્વતીની સ્તુતિ કરી હતી જ્યારે તેમના ગુરુએ શ્રાપ આપીને તેમની શ્રેષ્ઠ વિદ્યાનો નાશ કરી દીધો ત્યારે તેઓ ખૂબ દુઃખી થઈને અત્યંત પવિત્ર સ્થળ લોલાર્ક કુંડ પર ગયા અને તપસ્યાની સાથે સાથે શોકવિહ્વળ થઈને ભગવાન સૂર્યની સ્તુતિ કરી. ત્યારે શક્તિશાળી સૂર્ય ભગવાને યાજ્ઞવલ્ક્યજીને વેદ વેદાંગનું અધ્યયન કરાવ્યું અને કહ્યું, મુનિ, તમે સ્મરણ શક્તિ પ્રાપ્ત કરવા માટે ભક્તિપૂર્વક ભગવતી સરસ્વતીની સ્તુતિ કરો. આ પ્રમાણે કહીને દયાસાગર સૂર્ય ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. યાજ્ઞવલ્ક્ય મુનિ સ્નાન કરીને ભક્તિપૂર્વક મસ્તક નમાવી દેવીની સ્તુતિ કરવા લાગ્યા. યાજ્ઞવલ્ક્ય બોલ્યા, જગત માતા, મારા પર કૃપા કરો, હું તદ્દન નિસ્તેજ બની ગયો છું. ગુરુના શ્રાપથી મારી સ્મરણ શક્તિ નષ્ટ થઈ ગઈ છે અને હું વિદ્યાહીન થઈને બેઠો છું. તે કારણે હું અત્યંત દુઃખી છું. આપ મને જ્ઞાન, સ્મૃતિ અને શિષ્યોને ભણાવવાની શક્તિ, વિદ્યા તથા ગ્રંથ રચના કરવાનું સામર્થ્ય આપવાની સાથે સાથે મને આપનો પ્રિય શિષ્ય બનાવો. માતા, આપની કૃપાથી હું પ્રભાવશાળી બનીને સજ્જનોની સભામાં જઈશ. ત્યાં જઈને વિચાર વિનિમય કરવાનું મને શ્રેષ્ઠ સામર્થ્ય આપો. અર્થાત દુર્ભાગ્યવશ મારું જે સંપૂર્ણ જ્ઞાન નષ્ટ થઈ ગયું છે તે મને પુનઃ પ્રાપ્ત થાય તેવી કૃપા કરો. જે રીતે દેવતાઓ જમીનમાં નાખેલા બીજને યથા સમય ઉગાડે છે તેમ આપ પણ મારા લુપ્ત થયેલા જ્ઞાનને પુનઃ પ્રકાશિત કરી દો. આપ બ્રહ્મ સ્વરૂપા, પરમા, જ્યોતિ સ્વરૂપા, સનાતની, સર્વ વિદ્યાના અધિષ્ઠાત્રી તથા ભગવતી સરસ્વતી છો. આપને વારંવાર નમસ્કાર હો. વિસર્ગ બિંદુ અને માત્રાઓમાં જેમની અવશ્ય સ્થિતિ છે અને અક્ષરોના જે અધિષ્ઠાત્રી દેવી છે તે નીતિ સ્વરૂપ સરસ્વતીને વારંવાર નમસ્કાર હો. જે દેવી વ્યાખ્યા સ્વરૂપ, વ્યાખ્યાની અધિષ્ઠાતા રૂપ અને જેમના વિના મોટો ગણિત શાસ્ત્રી પણ સંખ્યા કરવા શક્તિમાન નથી તે કાળ સંખ્યા સ્વરૂપિણી દેવીને વારંવાર નમસ્કાર હો. જે દેવી બ્રહ્મ અને સિદ્ધાંત રૂપ તથા સ્મૃતિ શક્તિ, જ્ઞાન શક્તિ અને બુદ્ધિ સ્વરૂપ છે તે દેવીને વારંવાર નમસ્કાર હો. જે પ્રતિભા શક્તિ અને કલ્પના શક્તિ છે તેમને વારંવાર નમસ્કાર હો. એકવાર સનંત કુમારોએ બ્રહ્માજીને પૂછ્યું ત્યારે બ્રહ્માજી પણ મૂંગા જેવા થઈ ગયા હતા, અર્થાત બ્રહ્મ સિદ્ધાંત કહેવા સમર્થ ન હતા. ત્યારે સર્વના નિયંતા પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન ત્યાં પધાર્યા. તેમણે આવતાની સાથે કહ્યું, પ્રજાપિતા, તમે ઈષ્ટ દેવી ભગવતી સરસ્વતીની સ્તુતિ કરો. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી બ્રહ્માજીએ તુરત સરસ્વતીની સ્તુતિ કરી અને દેવીની કૃપાથી તેમણે ઉત્તમ બ્રહ્મ સિદ્ધાંતની રચના કરી. એવી જ રીતે એકવાર પૃથ્વીએ મહાભાગ અનંતને જ્ઞાનનું રહસ્ય પૂછ્યું હતું ત્યારે શેષ નારાયણ પણ મૂંગા જેવા થઈ ગયા હતા અને સિદ્ધાંત કહી શક્યા નહીં. તેઓ ગભરાઈ ગયા ત્યારે કશ્યપજીની આજ્ઞા પ્રમાણે તેમણે સરસ્વતીની સ્તુતિ કરી. તેના પ્રભાવથી તેમને એવી યોગ્યતા પ્રાપ્ત થઈ કે તેઓ ભ્રાંતિને દૂર કરનારા નિર્મળ સિદ્ધાંતની વિશદ છણાવટ કરી શક્યા. જ્યારે વ્યાસજીએ વાલ્મીકીજીને પુરાણ સૂત્રના વિષયમાં પ્રશ્ન કર્યો હતો ત્યારે તે પણ ચૂપ થઈ ગયા હતા. ત્યારે વાલ્મીકીજીએ ભગવતી જગદંબાનું સ્મરણ કર્યું ત્યારે તેઓ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી શક્યા. તે વખતે વાલ્મીકીજીના ભ્રાંતિરૂપી અંધકારનો નાશ કરનારું પ્રકાશમાન જ્યોતિ જેવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભગવાન શ્રીકૃષ્ણના અંશ વેદ વ્યાસજી વાલ્મીકીજીના મુખેથી પુરાણ સૂત્ર સાંભળીને તેના સ્પષ્ટ અર્થમાં પદ્યની રચના કરવાના હેતુથી પુષ્કર ક્ષેત્રમાં 100 વર્ષ સુધી કલ્યાણમયી દેવીનું ધ્યાન અને ઉપાસના કરીને આપની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું. પછી તેઓ કવિશ્વર બની ગયા, બની શક્યા. ત્યાર પછી તેમણે વેદનું વિભાજન કર્યું અને પુરાણોની પણ રચના કરી. જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શંકર પાસે તત્વજ્ઞાન સંબંધમાં પ્રશ્ન કર્યો ત્યારે ક્ષણવાર ભગવતીનું ધ્યાન કરીને તેઓ ઇન્દ્રને જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. ઇન્દ્રએ બૃહસ્પતિને શબ્દશાસ્ત્રના સંબંધમાં પૂછ્યું ત્યારે બૃહસ્પતિએ દેવતાઓના 1000 વર્ષ સુધી પુષ્કર ક્ષેત્રમાં જઈ આપનું ધ્યાન કર્યું. ત્યાર પછી આપે તેમને વરદાન આપ્યું ત્યારે તેઓ ઇન્દ્રને શબ્દશાસ્ત્ર અને તેનો અર્થ સમજાવી શક્યા. બૃહસ્પતિજીએ જેટલા શિષ્યોને ભણાવ્યા છે તે બધા જ ભગવતી સુરેશ્વરીનું ચિંતન કર્યા પછી જ સફળ થયા છે. હે માતા, એ દેવી આપ જ છો મનીશ્વર. મનુ અને માનવ બધા જ આપની પૂજા અને સ્તુતિ કરી ચૂક્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દેવો અને દાનવો બધાએ જ આપની ઉપાસના કરી છે. 1000 મુખવાળા શેષ, 5 મુખવાળા શંકર તથા 4 મુખવાળા બ્રહ્મા પણ આપનું યશોગાન કરવામાં જડવત થઈ ગયા ત્યારે 1 મુખવાળો હું મનુષ્ય આપની સ્તુતિ કઈ રીતે કરી શકું? નારદ, આ પ્રમાણે સ્તુતિ કરીને મુનિવર યાજ્ઞવલ્કજી ભગવતી સરસ્વતીજીને ભક્તિપૂર્વક મસ્તક નમાવીને પ્રણામ કરવા લાગ્યા. તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. દરમિયાન જ્યોતિ સ્વરૂપ મહામાયાના તેમને દર્શન થયા. દેવીએ તેમને કહ્યું, મુનિવર તમે સુપ્રખ્યાત કવિ થશો. એટલું કહીને ભગવતી મહામાયા વૈકુંઠ પધારી ગયા. જે મનુષ્ય યાજ્ઞવલ્ક રચિત આ સરસ્વતી સ્તોત્રને વાંચે છે તેને કવિન્દ્રનું પદ પ્રાપ્ત થશે. વકૃત્વમાં તે બૃહસ્પતિજીની બરાબરી થશે. કોઈ મહામૂર્ખ અથવા કુબુદ્ધિવાળો હોય તો પણ તે 1 વર્ષ સુધી નિયમપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરશે તો તે અવશ્ય પંડિત, પરમ બુદ્ધિમાન અને કવિત્વમાં કુશળતા પ્રાપ્ત કરશે. આ સ્તોત્ર સંસ્કૃતમાં નીચે પ્રમાણે છે. યાજ્ઞવલ્ક્ય ઉવાચ. કૃપા કરું જગન્માત માર્તમેવમ હત તેજ સમ ગુરુ શાપાત સ્મૃતિ ભ્રષ્ટમ વિદ્યાહીનમ ચ દુખિતમ જ્ઞાનમ દેહી સ્મૃતિમ વિદ્યામ શક્તિમ શિષ્ય પ્રબોધિનીમ ગ્રંથ કર્તૃત્વ શક્તિમ ચ સુશિષ્યમ સુપ્રતિષ્ઠિતમ પ્રતિભામ સત્યભાયામ ચ વિચાર ક્ષમતામ શુભામ લુપ્તમ સર્વમ દેવયોગન વિભૂતમ પુનઃ કુરુ યથા અથાંકુરમ ભસ્મિન ભસ્મની ચ કરોતિ દેવતા પુનઃ બ્રહ્મ સ્વરૂપા પરમા જ્યોતિ રૂપા સનાતની સર્વવિદ્યાધિદેવી યા તસ્યે વાણ્યે નમો નમઃ વિસર્ગ બિંદુ માત્રાસુ યદ અધિષ્ઠાનમેવ ચ તદ અધિષ્ઠાત્રી યા દેવી તસ્યે નિત્યે નમો નમઃ વ્યાખ્યા સ્વરૂપા સા દેવી વ્યાખ્યાધિષ્ઠા તૃરૂપિણી યયા બિના પ્રસંખ્યવાન સંખ્યામ કર્તુમ ન શક્યતે કાલ સંખ્યા સ્વરૂપા યા તસ્યે દેવ્યે નમો નમઃ બ્રહ્મ સિદ્ધાંત રૂપા યા તસ્યે દેવ્યે નમો નમઃ સ્મૃતિ શક્તિ જ્ઞાન શક્તિર બુદ્ધિ શક્તિ સ્વરૂપિણી પ્રતિભા કલ્પના શક્તિર્યા ચ તસ્યે નમો નમઃ સનંત કુમાર બ્રહ્માણા જ્ઞાનમ પ્રપચ્છ યત્ર વે બભૂવ મુકવત સો અપિ સિદ્ધાંતમ કર્તુમ અક્ષમઃ તદા આજ ગામ ભગવાનાત્મા શ્રીકૃષ્ણ ઈશ્વરઃ ઉવાચ સ ચ તાં સ્ત્રોહી વાણીમિષ્ટાં પ્રજાપતે સ ચ તૃષ્ટાવ તાં બ્રહ્માં ચાયજ્ઞયા પરમાત્મનઃ ચકાર તત્પ્રસાદેન તદા સિદ્ધાંત મોત્તમં યદાપ્યનંતં પપ્રચ્છ જ્ઞાનમેકં વસુંધરા બભૂવ મુકવત સો અપિ સિદ્ધાંતં કર્તુમ અક્ષમઃ તદા તાં સ ચ તૃષ્ટાવ સત્રસ્તઃ कश्यपाग्नाया ततस्वकार सिद्धांतम निर्मलम ब्रह्म भजग ब्रह्म भजनम व्यासः पुराण सूत्रम च प्रपच्छ वाल्मीकिं यदा मौनीभूतस्व सस्मारतामेव जगदम्बिकां तदा चकार सिद्धांतं तद्वरेण मुनीश्वरः समप्राय निर्मलं ज्ञानं भ्रमाद्य द्योम सदीपकं पुराण सूत्रं श्रुत्वा च व्यासः कृष्णकलोल कलोद्मवः तां शिवां वेद दध्योव च शतवर्षं च पुष्करे तदा त्वतो वरं प्राप्य सत्कविन्द्रो बभूवः तदा वेद विभागं च पुराणं च चकार सः यदा महेन्द्रः प्रच्छ तत्त्वज्ञानं सदाशिवं क्षणं त आमेव सचिन्त्य तस्मेव ज्ञानं तदो विभुः पप्रच्छ शब्दशास्त्रं च महेन्द्रस्व बृहस्पतिम् दिव्यं वर्षसहस्रं च स त्वामदध्योव च पुष्करे तदा त्वतो वरं प्राप्य दिव्यवर्षसहस्रकम् उवाच शब्दशास्त्रं च तदर्थं च सुरेश्वरम् अध्यापितास्व ये शिष्या येरधितं मुनीश्वरे हि ते च ताम परिसंचित्यं चिन्त्य प्रवर्तन्ते सुरेश्वरीं त्वं संस्तुता पूजिता च मुनेन्द्रियर्मनुमानवेहि दैतेन्द्रस्व सुरेश्वापि ब्रह्म विष्णु शिवादिभिः जड़ीभूतः सहस्राश्च पञ्चवक्त्र स्वतुर्मूर्खः यां स्तोतुं किमहं स्त्रोमि तामेकाश्येन मानवः इत्युक्त्वा याज्ञवल्क्यस्य वः भक्तिन्मान्तमकन्धरः प्रणनाम निराहारो रुदोद च मुर्हुमुर्हुं ज्योतिरूपा महामाया तेन द्रष्टाप्युवाच तम सुकविन्द्रो भव्येत्युक्त्वा वैकुंठं च जगामः याज्ञवल्क्यकृतं वाणीस्तोत्रमेतु तं मे तु यः पठेत् स कविन्द्रो महावाग्मी बृहस्पतिसमो भवेत् महामूर्खस्व दुर्बुद्धिर्व वर्षमेकं यदा पठेत् स पण्डितस्व मेघावी सुकविन्द्रो भवेद् ध्रुवम् देवी भागवत स्कंद 9 अध्याय 5 श्लोक 6-33 अध्याय 5 समाप्त। बोलो श्री अम्बे मात की जय।